શ્રી પદ્મપુરાણ પાતાલખંડ અધ્યાય 31. શત્રુઘ્ન વગેરેનો અયોધ્યામાં જઈને શ્રી રઘુનાથજીને મળવું તથા મંત્રી સુમતીએ તેમને યાત્રાના સમાચાર કહેવા. શેષજી કહે છે, હે મુને, રણભૂમિમાં પડેલા વીર શત્રુઘ્ને ક્ષણવારમાં મૂર્છા ત્યાગી દીધી તથા બીજા બળવાન વીરો પણ જે મૂર્છિત થઈને પડ્યા હતા બધા જીવતા થઈ ગયા. શત્રુઘ્ને જોયું કે અશ્વમેઘનો શ્રેષ્ઠ અશ્વ સામે ઊભો છે, માથાનો મુગટ દેખાતો નથી તથા મૃત્યુ પામેલી સેના પણ જીવી ઉઠી છે. આ બધું જોઈને તેમના મનમાં બહુ આશ્ચર્ય થયું અને તેમણે મૂર્છાથી જાગેલા બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ સુમતિને કહ્યું, મંત્રીવર, આ બાળકે કૃપા કરીને યજ્ઞ પૂર્ણ કરવા માટે આ ઘોડો આપી દીધો છે. હવે આપણે શીઘ્ર શ્રી રઘુનાથજી પાસે જઈએ, તેઓ ઘોડો આવવાની પ્રતીક્ષા કરતા હશે. આમ કહીને તેઓ પોતાના રથ પર જઈને બેસી ગયા અને ઘોડાને સાથે લઈને વેગપૂર્વક તે આશ્રમથી દૂર ચાલ્યા ગયા. ભેરી અને શંખનો અવાજ બંધ હતો. તેમની પાછળ પાછળ વિશાળ ચતુરંગીની સેના ચાલી જતી હતી. તરંગ માળાઓથી સુશોભિત ગંગા નદીને પાર કરીને તેમણે પોતાના રાજ્યમાં પ્રવેશ કર્યો, જે આત્મીય જનોના નિવાસથી શોભી રહ્યું હતું. શત્રુઘ્ન મણિમય રથ પર બેસીને મહાન કોદંડ ધારણ કરીને જઈ રહ્યા હતા. તેમની સાથે ભરતકુમાર, પુષ્કળ અને રાજા સુરથ પણ હતા. ચાલતા ચાલતા તેઓ ક્રમશઃ પોતાની નગરી અયોધ્યામાં પહોંચ્યા. જે સૂર્યવંશી ક્ષત્રિયોથી સુશોભિત હતી, ત્યાં અનેક ઊંચી ઊંચી પતાકાઓ તે નગરની શોભા વધારી રહી હતી. કિલ્લાના કારણે તેની સુંદરતા વિશેષ વધી ગઈ હતી. શ્રી રામચંદ્રજીએ જ્યારે સાંભળ્યું કે મહાત્મા શત્રુઘ્ન અને વીર પુષ્કળની સાથે અશ્વ આવી પહોંચ્યો છે, તો તેમને બહુ હર્ષ થયો અને બળવાનોમાં શ્રેષ્ઠ ભાઈ લક્ષ્મણને તેમણે શત્રુઘ્નની પાસે મોકલ્યો. લક્ષ્મણ સેનાની સાથે જઈને પ્રવાસમાંથી આવેલા ભાઈ શત્રુઘ્નને બહુ પ્રસન્નતાથી મળ્યા. શત્રુઘ્નનું શરીર અનેક ઘાવથી સુશોભિત હતું. તેમણે કુશળ પૂછી અને જાત જાતની વાતો કરી. તેમને મળીને શત્રુઘ્નને બહુ પ્રસન્નતા થઈ. મહામના લક્ષ્મણે ભાઈ શત્રુઘ્નની સાથે પોતાના રથ પર બેસીને વિશાળ સેના સહિત નગરમાં પ્રવેશ કર્યો, જ્યાં ત્રણેય લોકને પવિત્ર કરનારી પુણ્ય સલીલા સરયુ શ્રી રઘુનાથજીની ચરણ રજથી પવિત્ર થઈને શરદ ઋતુના ચંદ્રમાની જેમ સ્વચ્છ જળથી શોભી રહી છે. શ્રી રઘુનાથજી પુષ્કળની સાથે શત્રુઘ્નને આવતા જોઈને પોતાના આનંદ ઉલ્લાસને રોકી ન શક્યા. તેઓ પોતાના અશ્વરક્ષક બંધુને મળવા માટે જેવા ઊભા થયા ત્યારે જ ભાતૃભક્ત શત્રુઘ્ન તેમના ચરણોમાં પડી ગયા. ઘાવોના ચિહ્નોથી સુશોભિત પોતાના વિનયશીલ ભાઈને પગમાં પડેલા જોઈને શ્રી રામચંદ્રજીએ તેમને પ્રેમપૂર્વક ઉઠાવીને ભુજાઓમાં જકડી લીધા અને તેમના મસ્તક પર હર્ષના આંસુ પાડતા પરમાનંદમાં નિમગ્ન થઈ ગયા. તે સમયે તેમની જેટલી પ્રસન્નતા થઈ તે વાણીથી પર છે તેનું વર્ણન થઈ શકે એમ નથી. ત્યાર પછી પુષ્કળે વિનય વિહ્વળ થઈને ભગવાનના ચરણોમાં પ્રણામ કર્યા. તેમને પોતાના ચરણોમાં પડેલા જોઈને શ્રી રઘુનાથજીએ તેમને ખોળામાં ઉઠાવી લીધા અને જોરથી છાતીએ લગાવી લીધા. એ જ પ્રમાણે હનુમાન, સુગ્રીવ, અંગદ, લક્ષ્મીનિધિ, પ્રતાપગ્રહ, સુબાહુ, સુમદ, વિમલ, નીલરત્ન, સત્યવાન, વીરમણિ, શ્રીરામ ભક્ત, સુરત તથા અન્ય ભાગ્યશાળી સ્નેહીઓને ચરણોમાં પડેલા રાજાઓને શ્રી રઘુનાથજીએ પોતાના હૃદય લગાવ્યા. સુમતિ પણ ભક્તો પર અનુગ્રહ કરવાવાળા શ્રી રઘુનાથજીનું ગાઢ આલિંગન કરીને પ્રસન્નતાપૂર્વક તેમની સામે ઊભા રહી ગયા. ત્યારે વક્તાઓમાં શ્રેષ્ઠ શ્રી રામચંદ્રજી સમીપ આવેલા પોતાના મંત્રી સામે જોઈને અત્યંત હર્ષ સાથે બોલ્યા, મંત્રીવર, જણાવો આ ક્યાં ક્યાં રાજા છે તથા બધા લોકો અહીં ક્યાં ઉદ્દેશ્યથી આવ્યા છે? આપણો અશ્વ ક્યાં ક્યાં ગયો? કોણે કોણે તેને પકડ્યો તથા મારા મહાબળશાળી બંધુએ કઈ રીતે તેને છોડાવ્યું? સુમતીએ કહ્યું, ભગવાન તમે સર્વજ્ઞ છો, ભલા તમારી સામે આજે હું આ બધી વાતોનું વર્ણન કઈ રીતે કરું? તમે બધાના દ્રષ્ટા છો, બધું જ જાણો છો, છતાં લૌકિકતાનો આશ્રય લઈને મને પૂછી રહ્યા છો. છતાં હું હંમેશની જેમ તમારી આજ્ઞા શિરોધાર્ય કરીને કહું છું. સાંભળો સ્વામી, તમે સમસ્ત રાજાઓના શિરોમણી છે. તમારી કૃપાથી તમારા અશ્વએ જે બાલપત્રના કારણે અતિશય શોભતો હતો તેણે આ સમસ્ત પૃથ્વી પર ભ્રમણ કર્યું છે. મોટે ભાગે કોઈ રાજા એવા ન નીકળ્યા જેણે પોતાના માન અને અહંકારમાં આવીને અશ્વને પકડ્યો હોય. બધાએ પોતપોતાનું રાજ્ય સમર્પણ કરીને તમારા ચરણોમાં માથું ઝુકાવ્યું. ભલા વિજયની અભિલાષા રાખનારો કોણ રાજા એવો હશે જે રાક્ષસરાજ રાવણનો સંહાર કરનારા શ્રી રઘુનાથજીના શ્રેષ્ઠ અશ્વને પકડી શકે? પ્રભુ, તમારો મનોહર અશ્વ સર્વત્ર ફરીને અહિચ્છત્રા નગરીમાં પહોંચ્યો. ત્યાંના રાજા સુમદે જ્યારે સાંભળ્યું કે શ્રીરામચંદ્રજીનો અશ્વ આવ્યો છે ત્યારે તેમણે સેના અને પુત્રો સાથે આવીને પોતાનું સંપૂર્ણ અકંટક રાજ્ય તમારી સેવામાં સમર્પિત કરી દીધું. આ છે રાજા સુમદ, જે મોટા મોટા રાજાઓ પ્રભુઓ દ્વારા સેવ્ય છે. તેઓ તમારા ચરણોમાં પ્રણામ કરે છે. એમના હૃદયમાં ઘણા દિવસથી તમારા દર્શનની અભિલાષા હતી. આજે પોતાની કૃપાદૃષ્ટિ વડે એમને અનુગ્રહિત કરો. અહિચ્છત્રા નગરીથી આગળ વધતા તે ઘોડો રાજા સુબાહુના નગરમાં આવ્યો, જે સર્વ પ્રકારના બળથી સંપન્ન છે. ત્યાં રાજકુમાર દમને તે શ્રેષ્ઠ અશ્વને પકડી લીધો. પછી તો યુદ્ધ થયું અને પુષ્કલે સુબાહુના પુત્રને મૂર્છિત કરીને વિજય પ્રાપ્ત કર્યો. ત્યારે મહારાજ સુબાહુ પણ ક્રોધિત થઈને રણભૂમિમાં આવ્યા અને પવનકુમાર હનુમાનજી સાથે બળપૂર્વક યુદ્ધ કરવા લાગ્યા. તેમનું જ્ઞાન શ્રાપથી લુપ્ત થઈ ગયું હતું. હનુમાનજીના ચરણ પ્રહારથી તેમનો શ્રાપ નિવૃત્ત થઈ ગયો અને તેઓ પોતાના લુપ્ત થઈ ગયેલા જ્ઞાનને પ્રાપ્ત કરીને પોતાનો થોડો સમય તમારી સેવામાં અર્પણ કરીને અશ્વના રક્ષક બની ગયા. આ ઊંચા કદના દેખાય છે તે રાજા સુબાહુ છે, જે તમને નમસ્કાર કરે છે. તેઓ યુદ્ધ કલામાં નિપુણ છે. તમે તમારી કૃપા દ્રષ્ટિથી જોઈને એમના ઉપર સ્નેહની વર્ષા કરો. ત્યાર પછી પોતાનો યજ્ઞ સંબંધી અશ્વ દેવપુરમાં ગયો, જે ભગવાન શિવનું નિવાસ સ્થાન હોવાના કારણે અત્યંત શોભાયુક્ત હતું. ત્યાંની વાત તો તમે જાણો જ છો, કેમ કે સ્વયં આપ ત્યાં પધાર્યા હતા. ત્યાર પછી વિદ્યુન્માલી દૈત્યનો વધ કર્યો. ત્યાર પછી રાજા સત્યવાન અમને મળ્યા મહામતે. ત્યાંથી આગળ જઈને કુંડનપુરમાં રાજા સુરથની સાથે જે યુદ્ધ થયું તેની વિગત પણ તમને ખબર છે. કુંડનપુરથી આપણો ઘોડો બધે વિચરતો રહ્યો, કોઈએ પણ પોતાના પરાક્રમના ઘમંડમાં આવીને તેને પકડવાનું નામ ન લીધું. નરશ્રેષ્ઠ, ત્યાર પછી પાછા વળતા જ્યારે તમારો મનોરમ અશ્વ મહર્ષિ વાલ્મીકીના રમણીય આશ્રમ પર પહોંચ્યો તો ત્યાં જે કૌતિક થયું તેને ધ્યાન આપીને સાંભળો. ત્યાં એક 16 વર્ષનો બાળક આવ્યો, જે રૂપરંગમાં આબેહૂબ તમારા જેવો હતો. તે બળવાનોમાં શ્રેષ્ઠ હતો. તેણે બાલપત્રથી ચિહ્નિત અશ્વને જોયો અને તેને પકડી લીધો. ત્યાં સેનાપતિ કાલજીતે તેની સાથે ઘોર યુદ્ધ કર્યું, પરંતુ તે વીર બાળકે પોતાની તીક્ષ્ણ ધારવાળી તલવારથી સેનાપતિને મારી નાખ્યા. પછી તે વીર શિરોમણીએ પુષ્કલ વગેરે અનેક બળવાનોને યુદ્ધમાં મારી નાખ્યા અને શત્રુઘ્નને પણ મૂર્છિત કરી દીધા. ત્યારે રાજા શત્રુઘ્ન પોતાના મનમાં મહાન દુઃખનો અનુભવ કરીને ક્રોધિત થઈને તે બળવાનોમાં શ્રેષ્ઠ વીર બાળકને મૂર્છિત કરી દીધો. શત્રુઘ્ન દ્વારા જેવો તે મૂર્છિત થયો ત્યારે તેના જ આકારનો એક બીજો બાળક ત્યાં આવી પહોંચ્યો. પછી તો બંનેએ પણ એકબીજાનો સંહારો લઈને તમારી પૂરી સેનાનો સંહાર કરી નાખ્યો. મૂર્છામાં પડેલા બધા વીરોના અસ્ત્ર અને આભૂષણો ઉતારી લીધા. પછી સુગ્રીવ અને હનુમાન બંનેને પકડીને બાંધ્યા અને તેમને પોતાના આશ્રમ પર લઈ ગયા. પુનઃ તેમણે પોતે જ કૃપાપૂર્વક યજ્ઞનો અશ્વ પાછો આપી દીધો અને મૃત્યુ પામેલી સંપૂર્ણ સેનાને જીવતદાન આપ્યું. ત્યાર પછી ઘોડો લઈને અમે તમારી પાસે આવી ગયા. આટલી જ વાતોની મને જાણ છે, તે મેં તમને કહી દીધી. અધ્યાય 31 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.